वाल्मीकि रामायण किष्किंधा कांड 56मो सर्ग। संपाति थी वानरों भय एमना मुखे थी जटायुना वधनी वात सांभळीने संपाति ने दुख थवू अने पोताने नीचे उतारवा माटे वानरों ने अनुरोध करवो। पर्वतना जे स्थान पर बधा वानरो आमरण उपवास पर बैठा हता ए प्रदेश में दीर्घजीवी पक्षी श्रीमान गिधराज संपाति आव्या। तेओ जटायुना भाई हता अने पोताना बल पराक्रम माटे बधे जाणीता हता। महागिरी विंध्यनी गुफामांथी निकळीने संपातिए जारे त्यां बैठेला वानरोने जोया त्यारे एमनुं हृदय हर्षथी खीली उठ्युं अने तेओ आम बोल्या। जेम संसारमां पूर्वजन्मना क्रम अनुसार मनुष्यने करेला कर्मनुं फळ आपमेळे प्राप्त थाय छे, ए ज रीते आजे घणा समय पछी आ भोजन आपमेळे मने प्राप्त थई गयुं। खरेखर आ मारा कोई कर्मनुं फळ छे। आ वानरोमांथी जे जे मरतो जशे एने हूँ क्रमशः भक्षण करतो जईश। आवी वाते पक्षीए ए बधा वानरोने जोईने कह्युं। भोजन पर आसक्त थयेला ए पक्षीनी आ वात सांभळीने अंगदने भारे दुःख थयुं અને એમણે હનુમાનજીને કહ્યું, જો સીતાને બહાને વાનરોને આપત્તિમાં નાખવા માટે સાક્ષાત સૂર્યપુત્ર યમ આ દેશમાં આવી પહોંચ્યા। આપણે ન તો શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યું કે ન રાજાની આજ્ઞાનું પાલન પણ કર્યું। દરમિયાન વાનરો પર આ એકાએક અજાણી વિપત્તિ આવી પડી। વિદેહકુમારી સીતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ગૃધરાજ જટાયુએ જે સાહસપૂર્ણ કાર્ય કર્યું હતું એ તો તમે સાંભળ્યું જ હશે। સઘળા પ્રાણી એ ભલે પશુ પક્ષીની યોનિમાં જ કેમ ઉત્પન્ન થયા ના હોય, આપણી જેમ પ્રાણ આપીને પણ શ્રી રામચંદ્રજીનું પ્રિય કાર્ય કરે છે। શિષ્ટ પુરુષો સ્નેહ અને કરુણાને વશ થઈને એકબીજાનો ઉપકાર કરે છે, તેથી તમે લોકો પણ શ્રીરામના ઉપકાર માટે પોતે જ પોતાના શરીરનો ત્યાગ કરો। ધર્મજ્ઞ જટાયુએ જ શ્રીરામનું પ્રિય કર્યું છે, આપણે પણ શ્રી રઘુનાથજી માટે પોતાના જીવનનો મોહ છોડીને પરિશ્રમ કરતા રહીને આ દુર્ગમ વનમાં આવ્યા, પરંતુ મિથિલેશ કુમારીના દર્શન ન થઈ શક્યા। ગિધરાજ જટાયુ જ સુખી છે જે યુદ્ધમાં રાવણના હાથે માર્યા ગયા અને પરમ ગતિને પ્રાપ્ત થયા। તેઓ સુગ્રીવના ભયથી મુક્ત છે। રાજા દશરથનું મૃત્યુ, જટાયુનો વિનાશ અને વિદેહકુમારી સીતાનું અપહરણ, આ ઘટનાઓથી આ સમયે વાનરોનું જીવન પણ સંશયમાં પડી ગયું છે। શ્રીરામ અને લક્ષ્મણે સીતાની સાથે વનમાં નિવાસ કરવો પડ્યો। શ્રી રઘુનાથજીના બાણથી વાલીનો વધ થયો અને હવે શ્રીરામના કોપથી સમસ્ત રાક્ષસોનો સંહાર થશે। આ બધી ખરાબ ઘટનાઓ કઈ કઈના વરદાનમાંથી ઉત્પન્ન થઈ છે। વાનરો દ્વારા વારંવાર કહેવાયેલા આ દુઃખદ વચનો સાંભળીને અને બધાને પૃથ્વી પર પડેલા જોઈને પરમ બુદ્ધિમાન સંપાતિનું હૃદય ઘણું શુદ્ધ થઈ ગયું અને તેઓ દીન વાણીમાં બોલવા તૈયાર થયા। અંગદના મુખેથી નીકળેલું વચન સાંભળીને તીક્ષ્ણ ચાંચના એ ગીધે ઊંચા અવાજે આમ કહ્યું, આ કોણ છે જે મારા પ્રાણોથી પણ પ્રિય ભાઈ જટાયુના વધની વાત કરી રહ્યો છે? આ સાંભળીને મારું હૃદય જાણે કાપી ઉઠ્યું છે। જનસ્થાનમાં રાક્ષસની સાથે ગીધનું કેવી રીતે યુદ્ધ થયું હતું, મારા ભાઈનું પ્રિય નામ આજે ઘણા દિવસે મારા કાને પડ્યું। જટાયુ મારાથી નાનો, ગુણજ્ઞ અને પરાક્રમના કારણે અત્યંત પ્રશંસાપાત્ર હતો। ઘણા સમય પછી આજે એનું નામ સાંભળીને મને ઘણી પ્રસન્નતા થઈ। હું ઈચ્છું છું કે પર્વતના દુર્ગમ સ્થાનમાંથી તમે સૌ મને નીચે ઉતારી દો। શ્રેષ્ઠ વાનરો, મને મારા ભાઈનો વિનાશ કેવી રીતે થયો એ સાંભળવાની ઈચ્છા છે। મારો ભાઈ જટાયુ તો જનસ્થાનમાં રહેતો હતો, ગુરુજનોના પ્રેમી શ્રી રામચંદ્રજી જેમના જ્યેષ્ઠ અને પ્રિય પુત્ર છે એ રાજા દશરથ મારા ભાઈના મિત્ર કેવી રીતે થયા? શત્રુદમન વીરો, મારી પાંખો સૂર્યના કિરણોથી બળી ગઈ છે તેથી હું ઉડી શકતો નથી, પરંતુ આ પર્વત પરથી નીચે ઉતરવા ઈચ્છું છું. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 56મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.